નથી. અલૌકિક ભાષા જે છે અથવા સમાધિ જે ભાષા છે એના વિવેચનમાં તો ચલો ભક્તિમાર્ગી કોઈ કાર્ય થઈ રહ્યું છે એટલે પોતાનો પણ લાભ થઈ રહ્યો છે એવું વિચારી શકાય, પણ પરોપકારાર્થ આ ત્રણેય ભાગ છે એને ભાષાના ભેદને સ્પષ્ટ કરવા પડશે અને એનું વિવેચન પણ કરવું પડશે. જે શ્રી મહાપ્રભુજીને પોતાના માટે એક અંગત રીતે વિચારો તો વેસ્ટેજ ઓફ ટાઈમ છે, આપણા માટે તો એ બહુ ઉપકારક વસ્તુ છે, પણ મહાપ્રભુજીના અંગત રીતે વિચારો તો એમના માટે વેસ્ટેજ ઓફ ટાઈમ છે. અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જો પરોપકાર માટે જ મારે આ કામ કરવાના છે તો પરોપકાર તો ભગવત સેવાના સામે અત્યંત બહિરંગ ધર્મ છે, જેના માટે શ્રી મહાપ્રભુજીએ તત્વાર્દીપ નિબંધમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે, પરોપકારાદિ ધર્માઃ ન કર્તવ્યા યદિ પૂજા વિરોધિનો ભવંતિ. યદિ ભગવત સેવાના વિરોધી થતા હોય એટલે ભગવત સેવા છૂટતી હોય જે પરોપકાર વગેરેને કારણે, એવા પરોપકાર વગેરે કોઈ કાર્યો પુષ્ટિમાર્ગીએ ન કરવા, કેમ કે પુષ્ટિમાર્ગીનો એકમેવ ધર્મ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપિ કદાચન ભગવત સેવા છે. ફલની દૃષ્ટિથી પણ ભગવત ધર્મના પાલનથી પ્રાપ્ત થતું ફલ અને પરોપકારાદિથી થતા જે ફલ છે એમાં ઘણું તારતમ્ય છે, એટલે એ તારતમ્યનો વિચાર કરતાં પણ અન્ય ધર્મના કરતાં ભગવત સેવા છે એ સર્વશ્રેષ્ઠ ધર્મ સિદ્ધ થઈ રહ્યું છે. સાધન અવસ્થા હોય તે સ્થિતિમાં પ્રભુ સેવામાં અડચણ ના આવે તેવી રીતે અન્ય કોઈ પણ કર્તવ્યોનું પાલન મનુષ્યથી થઈ શકે, પરંતુ જે ક્ષણે ભગવત સેવાની અંદર કોઈ જાતનો વિઘ્ન આવી રહ્યું છે કે એમાં કાપકૂપ કરવી પડી રહી છે તો અન્ય કોઈ પણ ધર્મો છે એ ત્યાજ્ય બની જાય છે, એમ સ્પષ્ટ શ્રી મહાપ્રભુજીનો આદેશ છે. એટલે શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભક્તિમાર્ગના વિચારથી પણ યદી હું વિચારું તો અન્ય પુષ્ટિજીવોના ઉદ્ધાર માટે મારે શું કામ ટાઈમ વેસ્ટ કરવો જોઈએ અને ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવું જોઈએ, આખરે તો એ પરોપકાર છે અને ભગવત ધર્મ તો એ છે કે ભગવાન હવે જે આજ્ઞા કરી રહ્યા છે એનું પાલન કરવું. એટલે શ્રી મહાપ્રભુજીનું મનોમંથન અહીંયા એ હદે પહોંચી રહ્યું છે કે હું આ આજ્ઞાનું ઉલ્લંઘન કરીશ તો મને પરધર્માચરણ કરતો જાણીને, બહિર્મુખ જાણીને ક્યાંક ભગવાન મારો પરિત્યાગ તો નહીં કરી દે. ત્યાં શ્રી મહાપ્રભુજી ફરીથી સમાધાન કરી રહ્યા છે કે જેમ વ્રજભક્તોએ ભગવદ આજ્ઞાનું પાલન ન કર્યું, ઉલ્લંઘન કર્યું અને પ્રભુના સન્મુખ રહ્યા, તેમ છતાં પણ ભગવાને એને દોષ ન માન્યો અને ભગવાને એમની અભિલાષાને પૂર્ણ કરી, ભગવાને એવું કૌતુક ઘણું કર્યું કે જેનાથી એ જીવાત્માઓના અંદર જે કંઈ પણ દોષો હતા, અહંકાર હતો, અભિમાન હતો, સૌભાગ્યમદ હતો, પોતાના ઉત્કર્ષની સ્ફૂર્તિ હતી, એ બધા દોષોના નિવારણ માટે ભગવાન અંતર્ધ્યાન થયા, ભગવાને એમને ખૂબ વિરહ આપ્યો, એ બધી ક્રીડાઓ કરી, પરંતુ તેમ છતાં પણ ભગવાને એમનો પરિત્યાગ નથી કર્યો, કેમ કે સત્ય સંકલ્પ તો વિષ્ણુ નાન્યથા તું કરિષ્યતિ. ભગવાન સત્ય સંકલ્પ છે, સત્ય સંકલ્પના અનેક અર્થો છે. ભગવાન એ છે કે જે સત્ય સંકલ્પ જ કરે છે, અથવા ભગવાન જે સંકલ્પ કરે છે એ સત્ય થઈ જાય છે, એવો પણ એનો અર્થ છે. બંને અર્થમાં ભગવાનની સત્ય સંકલ્પતા છે. નાન્યથા તું કરિષ્યતિ એનો અર્થ એ છે કે ભગવાન કદી પણ અંગીકૃત જીવોને એના ફલથી ચ્યુતિ નહીં કરે, એને ફલથી વિમુખ નહીં કરે, એને નિર્ધારિત ફલ અવશ્ય પ્રદાન કરશે. એટલે આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામી દ્રોહોન્યથા ભવે. તેથી હવે બીજો કોઈ વિશેષ વિચાર કર્યા વિના ભગવાને જે આજ્ઞા કરી છે એ આજ્ઞાનું જ સતત પાલન કરતા રહેવું જોઈએ, અન્યથા સ્વામી દ્રોહ થશે. ભગવદ્ આજ્ઞાનું યદી ઉલ્લંઘન થયું તો સ્વામી દ્રોહ થશે. આ સંદર્ભમાં આપણે બધા પુષ્ટિમાર્ગીઓએ જેમણે આત્મનિવેદન દીક્ષા લીધેલી છે, જે પુષ્ટિમાર્ગને સમજે છે, એમણે પોતે લીધેલા બ્રહ્મ સંબંધને અને સિદ્ધાંત રહસ્યમાં ભગવાને શ્રી મહાપ્રભુજીને આત્મનિવેદીના જે કર્તવ્યો બતાવ્યા છે એને સ્મરણ કરી લેવા જોઈએ, કારણ કે એ પ્રથમ સ્વામીની આજ્ઞા છે. એ પ્રથમ વખત થયેલી પુષ્ટિજીવને સ્વામીની આજ્ઞા છે કે જ્યાં ભગવાને આત્મનિવેદન બ્રહ્મ સંબંધ થયા પછી પુષ્ટિમાર્ગીએ પોતાનું જીવન કયા સિદ્ધાંતના આધારે જીવવાનું છે, કઈ મર્યાદામાં જીવવાનું છે એનો આદેશ કર્યો છે. એ સ્વમુખથી થયેલી આજ્ઞા છે ભગવાનની, અને ત્યાં સર્વસ્વ સમર્પણ સ્વામી સેવકનો જે વ્યવહાર છે તે અનુસાર પ્રભુના અધીન થઈને રહેવું, અસમર્પિત જીવનથી દૂર રહેવું, આ જે મુખ્ય કર્તવ્ય બતાવ્યા છે એનાથી જે વિમુખ છે એના વિષયમાં શ્રી મહાપ્રભુજી શું કહેવા ઈચ્છે? આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામિદ્રોહોન્યથા ભવેત. જે આત્મનિવેદી સમર્પિત નથી થઈ રહ્યા, પોતાના ઘરમાં પ્રભુને પધરાવીને એમની સેવાપરાયણ નથી બની રહ્યા, અસમર્પિત જીવનને છોડી નથી રહ્યા, એ જીવો પ્રતિજ્ઞાપૂર્વક ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને એને કારણે સ્વામિદ્રોહના દોષી બની રહ્યા છે. એ સ્થિતિમાં વિચારજો કે આજે આપણે જે રીતે સહજતાથી આત્મનિવેદન લઈ લઈએ છીએ અથવા લેવડાવી દઈએ છીએ એનું ઔચિત્ય કેટલું, એ સ્થિતિમાં અપરાધ કેટલો મોટો થઈ જાય છે. આગળ જઈને આની ગંભીરતા પણ શ્રી મહાપ્રભુજી સમજાવશે કે દીકરીને પરણાવીને સાસરે ન મોકલવી એ જેટલી ક્રૂર મજાક છે એના વરની કે વરપક્ષની, એટલી ક્રૂર મજાક આપણે ભગવાનની કરીએ છીએ જ્યારે આત્મનિવેદિત થઈ ગયા પછી પણ ભગવત સેવા પરાયણ નથી થતા. આ આપણો વિવાહ છે અને વિવાહ પછી પ્રભુની સેવા જ્યારે નથી કરતા ત્યારે પ્રભુની સ્થિતિ હાસ્યાસ્પદ બની જાય છે. કેમ કે ભગવાનને પણ કોઈક પૂછે છે કે પરણ્યાતા એ બૈરી ગઈ ક્યાં, ભાગી ગઈ, નાસી ગઈ, ઘરમાં કેમ ન આવી, કોની સાથે ભાગી ગઈ, કોણ ભગાડી ગયો, એમ ભગવાનને પણ લોકો મેળાટોળા મારતા હશે કે મોટા ઘોડે ચડીને લગ્ન કરવા નીકળ્યા હતા અને બહુ ફોટા પડાવ્યા, બહુ બેન્ડ પાર્ટી વાગી, ખૂબ જલસા થયા, પણ વહુ ક્યાં છે એ તો બતાડો. વહુ તો દેખાતી નથી, નાસી જાય છે બ્રહ્મસંબંધ લેતાની સાથે, ઘર વસ્તુ નથી, ઘર મંડાતું નથી. તો આ ભગવાનની ક્રૂર મજાક છે. એટલે આવા જાતના છબરડા છે એ થાય એ જાતની આત્મનિવેદન દીક્ષાઓ જો કોઈ ગોર મહારાજ પણ આપી રહ્યો છે, કોઈ ગુરુઓ પણ આપી રહ્યા છે, તો એ સૌથી મોટા ક્રિમિનલ છે પુષ્ટિ માર્ગમાં, સૌથી મોટો દોષી એ છે. કારણ કે પરણનાર તો એમ કહે છે કે ભાઈ અમે તો અબુધ હતા, અમને શું ખબર અમારી સાથે શું થઈ રહ્યું છે, પણ જે પરણાવી રહ્યો હતો એ તો સકલ શાસ્ત્રનો જ્ઞાતા હતો, વલ્લભ વંશ હતો, વલ્લભ મર્યાદા નથી જાણતો. એ યદિ એ પણ આ જાતની સ્વચ્છંદતા આ માર્ગમાં લઈ રહ્યો છે તો એ ભગવદ્ દ્રોહી છે અને એ આ દીક્ષાને ધંધો બનાવી રહ્યો છે. એનાથી વિશેષ એમાં બીજો કોઈ હેતુ હોઈ ન શકે, કેમ કે ન એમાં ભક્તિ માર્ગના કોઈ સ્વાસ્થ્યનો વિચાર છે, ન મહાપ્રભુજીની આજ્ઞા પાલનમાં કોઈ નિષ્ઠા દેખાઈ રહી છે, ન જીવાત્માના કલ્યાણનો કોઈ વિચાર છે, ન ભગવત સુખનો વિચાર છે. તો દરેક સ્તરે દગાબાજી થઈ રહી છે, ડગલે પગલે દગાબાજી થઈ રહી છે. આજકાલ અમારા કચ્છમાં એવી સ્થિતિ થઈ છે કે ભૂકંપ પછી ત્યાં કેટલાક સામાજિક પરિવર્તનો એટલા જબરજસ્ત થઈ ગયા કે કોઈકનો પતિ મરી ગયો, કોઈકની પત્ની મરી ગઈ, કોઈકનું કંઈક થઈ ગયું. હવે એ જે જોડા અડધા થઈ ગયા જોડામાંથી, એ જોડલાઓનું કોઈ રીતે સેટિંગ લોકલ લેવલ ઉપર પતતું નથી. હવે ભારતમાં એવા અનેક પ્રદેશો છે કે જ્યાં ગરીબી બહુ છે અને પોતાના સંતાનોને ખવડાવવું પણ એક બહુ મોટી જવાબદારી છે. એટલે મહારાષ્ટ્ર અને ઓરિસ્સાના પ્રદેશમાં ગરીબ વિસ્તારમાં આદિવાસી પ્રદેશોમાં જઈને ને કચ્છના લોકો પૈસા આપીને ને કન્યાને ખરીદીને લાવે છે. વર્ચ્યુઅલી 15-20-25 હજાર રૂપિયા બાપને આપીને એ કન્યાને ખરીદીને લાવે છે અને એની સાથે લગ્ન થાય છે. એની દલાલીના 10 હજાર રૂપિયા હોય છે જે દલાલને ચૂકવવાના હોય છે. આ બહુ મોટો ધંધો છે, બહુ મોટો ધંધો છે. આમાં કોઈની કોઈ જવાબદારી હોતી નથી. દલાલ છે એને 10 હજાર રૂપિયા મળ્યા, પછી ઓ કેટલે જગ્યાએ પરણાવીને આવી હોય ને તો એ તું જાણને તારી સાથે પરણી હોય એ જાણે. એણે કેટલાય પતિ કર્યા હોય અને એવા છબરડા થાય છે કે વર્ષ દિવસ સુધી પેલી છોકરી ત્યાં રહે અને વિશ્વાસ સંપાદિત થઈ ગયા પછી આખા ઘરનું પોટલું વારીને ને પોતાના ગામે પહોંચી જતી હોય છે. આવા છબરડા પુષ્ટિ માર્ગમાં પણ છે, બ્રહ્મ સંબંધ મોટે ઉપાડે જઈને લે અને પછી પુષ્ટિ માર્ગનું આખું પોતનું ફેરવીને ત્યાંથી રવાના થઈ જાય. તે આવા છબરડા ન થાય, આવી જાતના વિવાહ ન થઈ શકે. આ ધંધો નથી, આ અલૌકિક સંબંધ છે, આ સંસ્કાર છે, આની અંદર કોઈ ધાર્મિકતા ઇન્વોલ્વડ છે. મહાપ્રભુજી ત્યાં ઊભા છે, ઠાકોરજી સાક્ષાત ઊભા છે, માર્ગની કોઈક મર્યાદાની કોઈક ઇજ્જત છે, અને એની સાથે જો આપણે આ જાતની રમત કરતા હોઈએ, ખેલવાડ કરતા હોઈએ, તો કેટલો મોટો અપરાધ છે. શ્રી મહાપ્રભુજી અહીંયા કહી રહ્યા છે, આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામિદ્રોહોન્યથા ભવેત. આત્મનિવેદન થનારો પોતે એ પ્રતિજ્ઞા કરી રહ્યો છે કે હું જન્મોજન્મથી આપનો દાસ હોવા છતાં પણ મારા સ્વરૂપને વિસ્મૃત થઈ ગયો હતો, ભૂલી ગયો, એનો તાપકલેશ પણ અનુભવાતો ન હતો, એટલો હું હીન કક્ષા ઉપર ઉતરી ગયો. આજે મને મારા સ્વરૂપનો બોધ થયો છે અને હવે હું મારું સર્વસ્વ આપને સમર્પિત કરીને આપનો સેવક બનીને જીવવા માગું છું. આજથી મારું જે કંઈ પણ છે આપની સેવા માટે છે. આમ ત્રણ વખત હું આપનો દાસ છું, દાસ છું, દાસ છું કરી અને આત્મનિવેદિત થઈ રહ્યો છે તુલસીજીને હાથમાં લઈને. અને અભી બોલા અભી ફોક, આ હાથમાં તુલસીજી ગુરુએ લીધા નહીં અને તે જ વખતે ફોક થઈ ગયું. પછી કોણ તું ને કોણ હું, આવી જાતનું નાટક છે બ્રહ્મ સંબંધનું ચાલે છે. તે વખતે આ જે બ્રહ્મ સંબંધ લેનાર છે એને મહાપ્રભુજી સિદ્ધાંત રસી સમજાવી રહ્યા છે, ભગવાન એને સિદ્ધાંત રસી સમજાવી રહ્યા છે કે આ સમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે નિવેદિભિ સમર્પ્યૈવ સર્વમ કુર્યાદિતિ સ્થિતિ. આ હવે કોના માટે રહ્યું, આ કોના માટે છે આ શબ્દો? એને તો સાંભળવા માટે પણ ઓલો માણસ તૈયાર નથી, એવી ભૂખ લાગી છે કે જો તુલસીજી ગુરુ હાથમાંથી લઈ લે તો તુલસીજી ખાઈ જાય, એવા ભૂખનો મારે વિચારો સિદ્ધાંત રહેશે સાંભળવાની. ન તો એના અંદર સાવધાનતા છે, ન એને એની જરૂર છે. તો આ જાતના સંબંધો છે એ ક્રૂર મજાક છે પુષ્ટિ માર્ગની. એમાં ન તો સંપ્રદાયનું ગૌરવ છે, ન એ દીક્ષાનું કોઈ ગૌરવ છે. એટલે ખાસ આપણને સમજવું પડશે કે સ્વામી દ્રોહ કોને કહેવાય. એ કોઈ વખતે દ્રોહ કરી જુઓ, તમે તમારા સ્તરે કરી જુઓ અને એનું પરિણામ શું આવે છે, એમાં જેનો દ્રોહ થાય છે એની મનસ્થિતિ કેવી થાય છે એનો એક વખત વિચાર કરો, અને પછી આપણે આપણા પ્રભુનો વિચાર કરીએ કે જ્યારે આપણે એ આત્મનિવેદનથી વિરુદ્ધ, એ સેવક ધર્મથી વિરુદ્ધ કોઈ આચરણ કરીએ છીએ તો પ્રભુની પણ કેવી લાગણી આપણા પ્રત્યે થાય છે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે આજ્ઞૈવ કાર્યા સતતમ સ્વામિદ્રોહો નિથા ભવેત. સતત સ્વામીની આજ્ઞાનું પાલન કરો, નહીં તો દ્રોહ થશે. એક વખત પાલન કરી લઈને ને આપણે એમ સમજી લઈશું કે આપણે તો કર્તવ્યથી મુક્ત થઈ ગયા કે કૃતાર્થ થઈ ગયા, એમ નહીં. સતત સ્વામીની આજ્ઞાનું પાલન કરતા રહેવું પડશે, જ્યાં સુધી ન કરવાની આજ્ઞા ભગવાન કરતા નથી. જ્યાં સુધી એ ન કરવાની આજ્ઞા અથવા નવું કરવાની આજ્ઞા ભગવાન આપણને આપતા નથી, ત્યાં સુધી જે આજ્ઞા છે એના પાલનમાં સતત લાગેલા રહેવું પડશે. એટલે તમે કોઈ વખતે મહાપ્રભુજીના વચનોને જોશો ને તો એક ઓબ્સેશન છે મહાપ્રભુજીને આ સતત સાથે, એવું લાગે. સતત, નિરંતર, સદા, સર્વદા લગાડે જ રાખે છે. જ્યાં આવે ત્યાં મહાપ્રભુજી કહે કે આ શબ્દ તો વાપરે છૂટકો. સર્વદા સર્વભાવે ન હે તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદદભિરેવ સતતમ. અહીંયા પણ આજ્ઞૈવ કાર્યા સતતમ, એમ સતત, સદા, સર્વદા, સર્વથા એમ શ્રી મહાપ્રભુજી વારંવાર કહી રહ્યા છે. ઘણું સુખાતું નથી, કેમ કે એક વખત એ કર્તવ્યથી ભક્તિ નથી થતી. ભક્તિ તો સતત કરશો તો થશે. સાધન પ્રકરણમાં શ્રી મહાપ્રભુજી કહે છે, અછિદ્ર સેવના ચૈવ નિષ્કામત્વાત સ્વયોગ્યતઃ. સેવન છે એ અછિદ્ર થવું જોઈએ. અછિદ્રનો મતલબ એ છે કે એક ક્ષણ પણ એ કર્તવ્યથી વિમુખ ન થાઓ, એક ક્ષણ પણ ભગવત સેવા છૂટે નહીં. એ રીતે ભગવત સેવા જો થશે, હાસ્યની અંદર પણ આવૃત્તિ રસકૃત ઉપદેશાદની અંદર પણ એ જ વાત કહી છે કે જે કર્તવ્ય છે એને અસકૃત કહ્યું, એટલે જે તમે કરી રહ્યા છો એને કરતા રહો. વારંવાર કરવાનો નિર્દેશ શાસ્ત્ર શા માટે કહી રહ્યો છે, કારણ કે જે કર્તવ્ય છે એ એક વખત કરવાથી જે ફળ થાય છે એ પણ મહત્ ફળ છે, પરંતુ યદિ નિરંતર કરશો તો કેટલું મહાન ફળ પ્રાપ્ત થશે. એકાપી સેવા સકૃત કરતા મહત ફલદા. મહાપ્રભુજીનું જ વચન છે કે એક સેવા યદિ એક વખત પણ કરવામાં આવે તો મહાન ફળ આપે છે. પરમ વિદ્યમાનસ્ય દેહસ્ય નિષ્કૃત્યર્થમ સર્વદા સેવનમ. દેહ જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં સુધી જો નિરંતર કરતા રહેશો તો આ દેહની કૃતાર્થતા છે, અને તેમાં આ દેહ છે એની સફળતા છે. એક વખત કરીને છોડશો તો એટલી ક્ષણ તો કૃતાર્થ જરૂર થઈ, પણ જે ક્ષણની અંદર ભગવત સેવા સ્મરણથી વિમુખ થઈ છે એ ક્ષણો તો નિષ્ફળ જઈ રહી છે, આનું અનુસંધાન જીવાત્માને થવું જોઈએ. એ પોતાના સેવકત્વના અનુસંધાને જો નિરંતર પ્રજ્વલિત રાખે તો એ અનુસંધાન રહી શકે. જેમ અત્યારે આ નિરંતર પ્રજ્વલિત લાઇટ છે, એનાથી આપણને આ લાઇટની નોંધ નથી લઈ શકાતી, પણ એક વખત હમણાં જો લાઇટ ચાલી જાય અને એ સાતત્યનો ભંગ થાય તો હાહાકાર મચી જાય એકદમ. શું થઈ ગયું, અરે અરે અરે અરે શું થઈ ગયું. એ જે હાહાકાર વચે છે એ એક વખત નથી ત્યારે એની જે વેલ્યુ છે એ સમજાય છે. એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે વિદ્યમાનસ્ય દેહસ્ય નિષ્કૃત્યર્થમ, આ જે સતત સેવન છે એ વિદ્યમાન દેહના નિષ્કૃતિ માટે, એની કૃતાર્થ માટે, એના કલ્યાણ માટે પરમ આવશ્યક છે. એટલે આજ્ઞૈવ કાર્યા સતતમ અન્યથા સ્વામિદ્રોહો ભવેત, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. સ્વામ સેવકસ્ય તુ ધર્મયમ, સ્વામી સ્વસ્તિ કરિષ્યતિ. આ ગ્રંથ આગળ છે, આપણે આવતીકાલે લઈશું. અત્યારે હું આશા કરું છું કે જે નિરૂપણ થયું છે એમાં કેટલીક વાત